બુદ્ધિ માં પહોંચ્યા પછી વાગોળવાની ક્રિયા કયો ભાગ કરે છે? વાગોળવાની ક્રિયા કોણ કોણ બોલ્યા? બુદ્ધિ એ જીલ્યું, બુદ્ધિ એ જીલ્યું પછી જે વાગોળવાની ક્રિયા કોણ કરે છે? આજે આપણે કોઈ પણ વસ્તુ આપણે પહેલી જીલીએ પછી એની પુનરોક્તિ થાય છે અંદર. કોઈ પણ વસ્તુ પહેલી જીલાય એટલે વારંવાર એને સ્મરણ કર્યા કરે છે. સ્મરણ કર્યા કરે પછી બીજું મનમાં બંધાય છે. એ જ મન છે. આપણે જે આમ ફરી ફરી પુનર્સ્મરણ કરે છે તે ચિત્તનો ભાગ છે. ફરી ફરી જે પુનરોક્તિ કે દાખલા તરીકે મને કોઈ કાઢ દીધી, હવે આમ પહોંચે તો ખરી પણ એને જો ફરી આપણે અંદર વાગોળીએ નહીં તો એ આગળ જાય નહીં. મન ગયું ના ભગવાન ગાંઠ પાછું આવતો ભગવાન દેવ સાથે પડે પણ આપડે ગાંઠ ના પડે એમ. એ તો આપડે હું કબૂલ કરું આપડે ગાંઠ ના પડે પણ ગાતો પડે વગેરે ને જાતે કેવો એ સંત ના કરે કેવો. શું લખેલા લાવો જત પર મને લાવો જવા કે તારે બોલતા ના ત્યારે ગમતો નતો આજ પણ ક્યાં આવે રોજા બધા ઘા પડેલા હતા બોલે ફરી પડવાનો લોક માં જ રાખે ફસાયેલા જ રાખે. આ લોક નું માનેલું જ્ઞાન આ લોકો જે માને જ્ઞાન અલૌકિક હોય. કેવું હોય જ્ઞાન અલૌકિક? લોક બતાવતો હોય જ્ઞાન જ ના હોય તો શાંતિ છે બધી. આ તો બધી આ બધું આ બધું લખે કરે બધું શાંતિ છે. આમ સુઈ જાવ તો તેમ સુઈ જાવ ડાબે સુઈ વગર કોઈ જમણે થાવો તો બધું શાંતિ છે બધી. તો અલૌકિક વાત સાંભળી કરી કેવી રીતે આ જગત બન્યું શું ચાલે છે હું કહું છું અમે શું છે એનું વિશેષ તમારા પણ સમજાય ત્યાર પછી આ પગલ સોલ્વ થાય. લોક નું માનેલી વાત બધી શાંતિ અત્યાર સુધી જે જે માનીએ છીએ આ લોકો કહ્યું આપણે શીખવાડ્યું કે આમ ભગવાને આ દુનિયા બનાવી છે ખોટું નથી. શાંતિ થી કરેક્ટ છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ કરેક્ટ છે. વાત તો ગોડ ઇઝ ક્રિએટેડ ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ. રિયલ વ્યૂ પોઈન્ટ જાણવું જોઈએ ને. આ બધું લોકો જે લોક નું લૌકિક જ્ઞાન માં છે ને બધું લૌકિક જ્ઞાન તો રખેલું છે, બધું ભ્રાંતિ. શું નામ આપનું? શંકરભાઈ. શંકરભાઈ, શંકરભાઈ ખરેખર શંકરભાઈ છો? હા, તો એ તો શું કહેવું, શંકરભાઈ માની ગયા આપણે. હું શંકરભાઈ છું, હું કમિશનર છું. એ બધું જે માની બેઠા ને, એ બધી રાઉન્ડ બી રિપોર્ટ બેઠે. આનો ધણી થયું, કાકો થયું, મામા થયું, રામ થયું, અને બાપ ફાધર થયું. કેટલી રાઉન્ડ બી લખો બેઠું. બરોબર છે, આપડે બિલીફ ખરી, હું એ બિલીફ માનતી નથી. હું ખઉ છું એ હું માનતી નથી. જગત ના લોકો તો એમ જ કે પોતે પહેણે ખાય પીએ બધું જ પોતે, મરી જાય પોતે. આત્માને જ માને છે, પુનર્જન્મ માને છે. પુનર્જન્મ માનવું અને આ છે તે મરી જાય છું, આમ બોલવું કેટલો બધો વિરોધાભાસ કહેવાય. પછી એ માન્યતા કેવી કહેવાય? વિરોધાભાસ માનતા મરી જવાનો અનુભવ થાય છે, પૂર્વજન્મ નો અનુભવ નથી થતો એટલે કે છે. હા, પણ માણસ અનુભવ નથી થતો, લોકો કે એમને કે છે અનુભવ નથી થતો, માને છે લોકો કે છે એટલે માને. મરવાનું પછી બોલો, જ્યાં ગયા તારા કર્મ કર્યા એમાં ફળ આવ્યું, મરવાનું ફળ રાખવાનું કેવા કયા લે? એમને કેમ લાગે? ન્યાય છે કે ભરવાન તો સાથી જાણો છો ને આ બધા પોતે કરતા પદ માને છે. માને કરતા પદ, કરતા પદ મેં કર્યું તો થઈ, મેં હું ના હોઉં છું ભાઈ. આપડે ના હોય તો બધું બગડી જાય નઈ, કઈ બગડતું નથી, કઈ બગડતું નથી. કે અનુભવ થયેલો ના કદી બગડે નઈ, ના લોકો નહીં કેટલાક તો આ નાની બે તેર વર્ષની રહી ગયા, પાણી આવી ગયા, શું થશે એ રીતે ઈચ્છા કરતા કરતા ભરી જાય. ચિંતા તો બધા કરે ને, ચિંતા તો બધા જ કરવાના, ચિંતા તો બધા જ કરવાના. શક્તિ વખતે જ્યાં લગી શક્તિ હોય ત્યાં લગી કરે, જ્યાં સુધી શક્તિ પહોંચે ત્યાં સુધી કરે. હા, પણ મરતી વખતે સ્કૂલ પહેરે જવાના તો ને છોકરાઓ આવીને ક્યાં થાય કાકા, તો મંત્ર બોલો. કેવી રીતે દૂર કરી શકાય છે? દૂર કરવાથી ફાયદો છે બહુ, એવું તો તમને ખાતરી થઈ ગઈ છે? દૂર કરવાથી તમને ફાયદો થઈ ફાયદો બહુ ચોક્કસ નથી, પણ મુક્ત થઈને પણ શું ફાયદો છે કે એ બહુ કઈ ખબર નથી, પણ મુક્ત થઈને પણ શું ફાયદો છે? ક્રાંતિમાં દુઃખ છે, મુક્તમાં દુઃખ છે ને. મુક્ત એટલે શું? દુઃખો થી મુક્ત. સર્વ તમામ પ્રકારના દુઃખો થી મુક્ત એટલે મુક્ત. મુક્ત નો અર્થ જ એટલો, બીજું કઈ મોક્ષ નથી. મોક્ષ એટલે દુઃખ નો અભાવ સંપૂર્ણ, અને પોતાના સુખ નું છે તે પરિણામ છે. એટલે પોતાનો સ્વાભાવિક સુખ ઉત્પન્ન થાય. આ સ્વાભાવિક સુખ જ ઉત્પન્ન થયું નથી. એક સેકન્ડ પણ સ્વાભાવિક સુખ એને ટાક્યું નથી. આ કલ્પિત સુખ ટાક્યું. કેવું કલ્પિત? આપણે કલ્પિત મોતી ના હોય. આ કલ્પિત મોતીને મારા કરીએ ત્યારે શાંતિ થાય એવું શાંતિ. બાકી સાચું સાચા મોતી હોય તેમ વાત જ. એટલે ભ્રાંતિ કાઢી એ તો આવો ને ત્યાં આગળ તમે જ્ઞાન આપીશું કે આવો તો પછી મહેતા જોડે આવીશ. મહેતા સાહેબ જોડે આવીશ. આપણું પોતાનું બધું સાથે માલ ભાઈ લેવાનો. પછી ઓફિસ માં કામ કરીએ નિર્લેપ ભાવે કામ થાય તે સાથ નિર્લેપ ભાવે બાર કુકડા ઉપરે થઈ જાય ના દે રોજ રોજ રોજ થાય. રોજ ઉઘરસી મનાયા બનાવ્યું કુદરત ભમકા પીસી થાય કુકડા શાક શાકભાજી આપ ખુદે બ્રહ્મ હૈ. અગર આપ માલુમ નહીં હૈ ભાન નહીં હૈ આપે એવા ઉતર ભાન જ નહીં હૈ ને. ઓર સબ લોગ બોલે આ આપ ગોપી ચંદ્ર કે આપને માન લિયા કે મેં ગોપી ચંદ્ર નામ રાખ્યું. આ તો નામ રાખ્યું છે. હા પણ સબ લોગ બોલ દિયા કે આપ ગોપી ચંદ્ર કે આપને ભી માન લિયા કે ગોપી ચંદ્ર ભગવાન ગોપી છે. આપકો લગતા હૈ રામ ગોપી છે? તમને લાગે છે છગનભાઈ રામ લઈ છે? છગનભાઈ રામ લઈ છે એવું લાગે તમને? તારે છગનભાઈ છો ઈચ્છા ફાધર ભી આપ હે ને? લડકે કા ફાધર હું એ મેરી ઓરત હે ઇસકા મેં ભાઈ આત્મન હું એ બોલતા હૈ નહીં બોલતા હૈ? ઓર રૂ આપ દેર બોલતા હૈ દિલગીરી સે બોલતા હૈ? દિલગીરી સે અરે રૂઆબ ભાઈ બોલતા હૈ બોલતા કિતની રામગીરી હૈ કાકા હોતા હું મામા હોતા હું એસી કિતના રામગીરી હૈ સામાન્ય રે રોંગ છે. જ્યાં ખોટું હોય ત્યાં સુખ હોય જ નહીં ને. આ જે સુખ છે કલ્પિત છે. કેવું છે આપણે પોતાની જાત ને ઓળખવા માટે શું સાધન કરવું જોઈએ શુદ્ધ થવા માટે? તમને શું ફાયદો થાય? ક્યાં ફાયદા? શાંતિ શાંતિ મળશે. પરમાનન્ટ શાંતિ છે એટલે ક્યાં ફાયદા? ઝઘડા કરના શાંતિ ઝઘડા કરના ઝઘડે મનુષ્ય શાંતિ શાંતિ દો પ્રકાર થી હતી. એક આદમી કે ઠંડી ઘર માં જતા હોય તે ઉજાલા ને તો બાર ધૂપ માં ચલા જતા હોય વહા શાંતિ હોતી. ઉનાળા માં બહુ ગરમી લગતી હૈ જબ ઝાડ કે પાસ ઝાડ કે લેકે બેઠતા હૈ તો શાંતિ લગતી હૈ. આપકો પરમાનન્ટ ચાહિએ. હમ ક્યાં કરેગા ફિર કરેંગે. નામ સુના છે મહારાજ. બહુ કુછ નહીં હા હંમેશા જે અશાંતિ બની રહે છે એનાથી શું ફાયદો? શાંતિ તો જોઈએ બોલે. શાંતિ તો થાય નહીં તો મિલ જાય. આપણું થાય નહીં અગર મેં બેઈમાની કરકે કમાઉંગા કરુંગા તો બચ્ચી તો મુજબ સાથ નહીં જાયંગે. વો દુઃખ તો મેને ભોગના હૈ, વો તો કર્મ તો મેરે બનેંગે. બેઈમાની કઈ રીતે શાંતિ મળે એનો ઉપાય બતાવો. અશાંતિ લેકિન ઉસકે લી અભી જો હોય ઠીક હૈ આગે કે લી મતલબ આપ બતાઈએ કે કેસે ઉપાય હો સકતા આગે કે લી બતાએ ના. જો અભી તક હો ગયા લેકિન આગે કે લી કોઈ રાસ્તા બતાએ ના. પ્રયત્ન કરીશું કે અશાંતિ નહીં થાય. ઉપાય મનતા હૈ કે શાંતિ મનતા હૈ વૈસે તો બેટર કે શાંતિ મિલી જાય. શાંતિ કા ઉપાય મનતા હૈ કે શાંતિ મનતા હૈ. શાંતિ આપકો મિલ જાય તો ઉસકા ઉપાય બતાને સે આપ કર લેના. મતલબ યે તો નીચે ભી ચીજ હૈ પ્રેક્ટિસ કરને સે પ્રેક્ટિસ મતલબ એકદમ તો શાંતિ મિલેગી નહીં. ખુદા ક્યાં છે બોલે? એમનું ખુદા તો બહાર નથી આવ્યું બોલે. તમારા જો નજર આવશે ને જાતા હૈ ખરેખર નહીં ગુનેગાર નહીં હૈ. જિસમે તમારા દેખ રહેગા વો ગુનેગાર હૈ. અભિકાતા પકડેગા તો ગુના. ગુનેગાર નહીં, ભૂલ આપતી ગાલી દે અચ્છા ઉપાય કરેગા. વિચાર દાદાજી દાદાજી આપણે અત્યાર સુધી તો અમે એક માનતા હતા કે જે કાપે છે એ ગુનેગાર છે. એનો ગુનો નથી એ વાત બરાબર છે, પણ એ જયારે પકડી જાય છે ત્યારે એનો ગુનો કેમ કેવાય છે? ચોરી ભૂલે અબ યે દેખો પુલિસ વાલે હૈ યે પકડ કે પિટાઈ કરેંગે તો શું કરેંગે અંદર ભી કર દેંગે એમનું કેવું એમ છે કે જો આ અત્યાર સુધી જે કર્મ બાંધ્યા છે એનો કોઈ છુટકારો, એનાથી છુટકારો મળે એનો ઉપાય બતાવો. આગે કે કામ નહીં બને દાદા કે પાસે જવા વિચાર મગર આપને પડાય નહી ચિંતા નહીં પડાય નહીં કરી આપણે ઘર હૈ ચાર આદમી દસ આપણા પિછાન વાળા આયા આપણા પિછાન વાળા કોઈ આદમી ચાર આદમી આયા દસ બજે એના માટે દુખા જિસકે લીએ આપ ખુશી હો જાઓ વો ભી આર્થજન હૈ જિસકે લીએ દુઃખ હો જાએ દેશ હો જાએ વો ભી આર્થજન હૈ આર્થજન સમજ માં આયા આપકો હા રાજી રહે આર્થજન જિસકે લીએ આપ ખુશ હો ગયા વો ભી આર્થજન હૈ અને દૂસરે કે લીએ આપ દુઃખ આપકો દુઃખ લગા વો ભી આર્થજન હૈ આર્થજન ઓર સંભાવ મે રહેના ચાહીએ લે જતા હૈ જાનવર ગતિ બંધ હો જતા સાધુ આચાર્ય કે પાસે ધ્યાન હોય ધ્યાન હોય આપ સાધુ આચાર્ય જો કરી આપકો જ્યાદા બોલ જાઓ ધ્યાન મારેગા મુક્ત હો જાઉં પરવસતા હૈ આદમી તો ખુદ કર સકતા નહીં આપી ક્યા શક્તિ હૈ ક્યા શક્તિ કોઈ શક્તિ નહીં અભી અગર જો મેં સુરક્ષા દરવાજે લગ જાઉં તમારા કોઈ શક્તિ ગિનતી વાગે તો ક્યાં પગ નહીં હોય ના એક મારા કોઈ શક્તિ નહીં તમારા કોઈ શક્તિ દૂસરી શક્તિ કરાતા હૈ આપી પાસ અગર આપ ખુદ માનતા હૈ મેં દૂસરી શક્તિ હમકો કરાતા હૈ તો યે કર્મ કે જો હમ ગલત કામ કરતે હૈ તો કર્મ કે બંધન મુજે ક્યું બનતે હૈ મુજે કરવાયા ગયા આપને જવાબદારી સ્વીકાર લી નહીં આપ જવાબદારી સ્વીકારતા હૈ કે મેં કિયા મારતે ચોરી કોણ કરાવી કોને ચોરી કોને કરાવી પોતે માના છે ગુનેગાર થાય છે ચોરી કરતા પદને આ ગયા તો ચોરી ક્યાં થાય બોલેગા મેં ખાયા એ નહીં બોલેગા નહીં તું જૈસા બોલેગા એસે બોલેગા મગર ઉસકી બિલીફ મેં મેં ખાયા એસે નહીં હોય ઓર આપકી બિલીફ મેં મેં ખાયા અમે તો નથી જોયું કોણ છે બનાવનાર આ ચલાવનાર કોઈ શક્તિ રહેશે ને દાદા એમનો એક પ્રશ્ન છે કે આ મૃત્યુ પછી જીવાત્મા જે બીજા બીજા માં જે જાય છે અને જેમને મોક્ષ મળી જાય છે મોક્ષ પછી શું થાય છે મોક્ષ પછી શું થાય છે જો સનાતન કહેતા હતા વો સમજા આત્મા ક્યાં જાય છે? તમે તો કહો છો ઉપર કશું નથી, તો પછી આ સિદ્ધ ક્ષેત્ર ક્યાં આવ્યું? લોક ઓર અલોક કા આધાર જે દેખ જગત લોક નહીં હૈ, લોકાલોક હૈ. જગત લોકાલોક હૈ, લોકાલોક એટલે લોક લોકતાલોક. આ લોકમાં બધી જીવો છે, સૌ કામની વસ્તુઓ છે, એ બધા લોક. અને એટલું આકાશ છે તેને અલોક કહે છે. એ લોકાલોકના સાંધાભાઈમાં આ સિદ્ધ છે. લોક માં આવે, આ લોક માં આવે, શુદ્ધ લોકો ને ઉપદેશ આપે. લોકો ને માર્ગદર્શન આપવા માટે નહીં આવે. એમનું કહ્યું છે કે જે આત્મા છે એની અમુક સંખ્યા તો હશે, અને એમાંથી જો શુદ્ધ માં ગયા તો પછી એનો ખતમ તો થવાનું ના. વ્યવહારમાં મનુષ્ય નાના નાના જીવો હોય, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય હોય, જીવો હોય, મનુષ્યો ના કરે. મનુષ્યો પાપ એટલા બધા પાપ થાય કે મનુષ્યો નાના ઇન્દ્રિયો મનુષ્ય જાતિ જ ના દેતા. બીજો કોઈ પ્રલય નહીં હોય, બીજો વ્યક્તિ નથી. મનુષ્ય લાશી જાય છે. પ્રલય તો એના જીવો રહેશે. દરેક જીવ આત્મા પરમાનન્ટ છે. પછી મરવાનું હોય તો પ્રલય થાય જ નહીં. ગંગા જમના એટલી પ્રલય થાય છે. આપણું એટલો જ રહે. ગંગા ને ગમે બે રૂપિયા ખાઈ નીચા બીજી બીજું રહે છે કે વેન આપતું જ પડે પાણી. થોડા ઘણા આખા સભા મનુષ્ય ખરાબ નહીં થયા હોય તે પહેલાં થોડા મનુષ્ય રહ્યા હોય છેલ્લા પહેલા તેને ખાવાનું શું શું ખાય સુરેન્દ્રનાથ તો એવા કરતા એવા કરતા બહાર ઉભો રહ્યો તો પછી કરી લો એટલે મનુષ્ય ઉઠાવવા થઈ જાય શું થાય પછી રાત્રે નીકળે રાત્રે નીકળીને પેલા નદીઓ આવડી નદીઓ હોય ને તેની ઊંડા કાશકાર બધી કહી દીધું હોય ઊંડા મોડા ત્યાંથી કાઢે શું કરે અને પછી ત્યાં રેતી ચોરી હોય બીજી જગ્યામાં જ્યાં કઈ કઈ ફૂટનો ફાળો કરી હોય ત્યાં કાઢતા મૂકી અને પછી રેતી ઢાંકી દે એ બીજો તમે તાપ પડે ને એટલી બધી રેતી ઉગે પડે તાપ તો હું બસ ને બીજા જમાન વિશે ના કરે આવી જીવન એ પેદા કરનાર ઈશ્વર તો ખરા ના એમને કહ્યું છે રામ કે જે સિદ્ધ થયા છે એમનો રૂપ કેવું હોય કોઈ આકાર હોય રૂપ હોય તમારે ઉપરી કોઈ નથી આ દુનિયા કોઈ જીવડા માં કોઈ ઉપરી નથી પોતાની ભૂલો ઉપરી છે પોતાની ભૂલો અને ધ્યાન Gracias. Thank you.